શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 16. ઋષિ બોલ્યા, માર્ગશીર્ષ માસથી કાર્તિક માસ પર્યંત ઉદ્યાપન સહિત શુક્લ પક્ષના દ્વાદશી વ્રતનું વર્ણન. ઋષિ બોલ્યા, હે મહાભાગ સુતજી, તમને સાધુવાદ છે. તમારું હૃદય અત્યંત દયાળુ છે. તમે કૃપા કરીને સર્વ પાપોનો નાશ કરનારું ઉત્તમ ગંગા મહાત્મય અમને સંભળાવ્યું. આ ગંગા મહાત્મય સાંભળીને દેવર્ષિ નારદજીએ મુનિશ્રેષ્ઠ સનકજીને કયો પ્રશ્ન કર્યો એ બતાવો. સુતજીએ કહ્યું, તમે સાંભળો, દેવર્ષિ નારદે જે રીતે પ્રશ્ન કર્યો હતો તે કહીશ. નારદજી બોલ્યા, હે મુને, તમે ભગવાન વિષ્ણુના તે વ્રતોનું વર્ણન કરો જેમનો અનુષ્ઠાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. જે ભગવત સંબંધી વ્રત પૂજન અને ધ્યાનમાં તત્પર થઈને ભગવાનનું ભજન કરે છે તેમને ભગવાન વિષ્ણુ મુક્તિ તો અનાયાસે આપી જ દે છે, પરંતુ તેઓ જલ્દી કોઈને ભક્તિ યોગ આપતા નથી. હે મુનિશ્રેષ્ઠ, તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો. પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ સંબંધી જે કર્મ ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરનારું હોય તેનું વર્ણન કરો. શ્રી સનકજીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, બહુ સારું બહુ સારું. તમે ભગવાન પુરુષોત્તમના ભક્ત છો, તેથી વારંવાર તે સારંગ ધનવા શ્રી હરિનું ચરિત્ર પૂછો છો. હું તમને તે લોકો માટે ઉપકારી વ્રતોનો ઉપદેશ કરું છું જેનાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે અને સાધકને અભયદાન આપે છે. જે પુરુષ પર યજ્ઞ સ્વરૂપ ભગવાન જનાર્દન પ્રસન્ન થઈ જાય છે તેને આ લોક અને પરલોકમાં સુખ મળે છે તથા તેના તપની વૃદ્ધિ થાય છે. મહર્ષિઓ કહે છે કે જે કોઈ પણ ઉપાય દ્વારા પણ જે લોકો ભગવાન વિષ્ણુની આરાધનામાં લાગ્યા રહે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. માર્ગશીર્ષ માસમાં શુક્લ પક્ષની દ્વાદશી ઉપવાસ કરીને મનુષ્ય શ્રદ્ધાપૂર્વક જલશાયી ભગવાન નારાયણની પૂજા કરવી. હે મુનિશ્રેષ્ઠ, પહેલાં દાંતણ કરીને સ્નાન કરવું, પછી શ્વેત વસ્ત્ર ધારણ કરીને મૌન રહીને ગંધ પુષ્પ અક્ષત ધૂપ દીપ અને નૈવેદ્ય વગેરે ઉપચારો દ્વારા ભક્તિપૂર્વક શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. કેશવાય નમસ્તુભ્યમ, એટલે કે કેશવ તમને નમસ્કાર છે. આ મંત્ર દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. એ જ મંત્રથી પ્રજ્વલિત અગ્નિમાં ઘૃત મિશ્રિત તલની 108 આહુતિ આપીને ભગવાન શાલિગ્રામની આગળ રાત્રે જાગરણ કરવું. તે રાત્રિમાં જ શેર જેટલા દૂધથી રોગ શોક રહિત ભગવાન નારાયણને સ્નાન કરાવવું અને ગીતવાદ્ય નિવેદ ભક્ષ્ય તથા ભોજ્ય પદાર્થો દ્વારા મહાલક્ષ્મી સહિત તે ભગવાન નારાયણનું ભક્તિપૂર્વક ત્રણેય સમયે પૂજન કરવું. પછી સવારે ઉઠીને આવશ્યક શૌચ સ્નાનાદિ કર્મ કરીને પૂર્વવત મન ઇન્દ્રિયોને સંયમમાં રાખીને મૌન ભાવે પવિત્રતાપૂર્વક ભગવાનની પૂજા કરવી. ત્યાર પછી નીચેના મંત્રથી દક્ષિણા સહિત ઘૃત મિશ્રિત ખીર અને નારિયેળનું ફળ ભક્તિપૂર્વક બ્રાહ્મણને અર્પિત કરવું. કેશવ કેશિહા દેવ સર્વ સંપત સંપત પ્રદાયક પરમાત્મન પ્રદાને મમ શ્યાદૃષ્ટદાયક. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 1 અધ્યાય 17 શ્લોક સંખ્યા 21-22. જેમણે કેશી દૈત્યને માર્યો છે તથા જે સર્વ પ્રકારની સંપત્તિ આપનારા છે તે ભગવાન કેશવ આ ઉત્તમ અન્નદાન કરવાથી મારા માટે અભિષ્ટ વસ્તુ આપનારા થાઓ. ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણ ભોજન કરાવવું. ત્યારબાદ ભગવાન નારાયણનું ચિંતન કરતા રહીને મૌન રહીને સ્વયં પણ ભાઈ બંધુઓ સહિત ભોજન કરે. આ પ્રમાણે જે ભક્તિભાવથી ભગવાન કેશવની ઉત્તમ પૂજા કરે છે તેને 8 પૌંડરિક યજ્ઞનું ફળ મળે છે. પોષ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરીને નમો નારાયણાય આ મંત્રથી પવિત્રતાપૂર્વક શ્રી હરિનું પૂજન કરવું. દૂધથી ભગવાનને સ્નાન કરાવીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરવું. રાત્રે ત્રણેય સમય શ્રી હરિની પૂજામાં સંલગ્ન રહીને જાગતા રહેવું. ગંધ સુગંધિત પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય નૃત્ય ગીધ વાદ્ય વગેરે તથા સ્તોત્રો દ્વારા શ્રી હરિની અર્ચના કરવી. સવારની પૂજા પછી ઘી અને દક્ષિણા સાથે ખીચડી બ્રાહ્મણને આપી તે સમયે નીચેનો મંત્ર બોલવો જોઈએ. સ્વાત્મા સર્વલોકેશ સર્વવ્યાપી સનાતન નારાયણ પ્રસન્ન શ્યાત કુશરાન્ન પ્રદાનત. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 17 નો શ્લોક સંખ્યા 28. જે સર્વના આત્મા સંપૂર્ણ લોકોના ઈશ્વર તથા સર્વત્ર વ્યાપક છે તે સનાતન ભગવાન શ્રી નારાયણ આ ખીચડી દાન કરવાથી મારા પર પ્રસન્ન થાઓ. આ મંત્રથી બ્રાહ્મણને ઉત્તમ દાન આપીને યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવું, પછી સ્વયં બંધુ બાંધવો સહિત ભોજન કરે. જે આ પ્રમાણે ભક્તિપૂર્વક ભગવાન નારાયણનું પૂજન કરે છે તેને 8 અગ્નિષ્ટોમ યજ્ઞનું પૂરેપૂરું ફળ મળે છે. માઘ શુક્લ દ્વાદશીએ પણ પૂર્વવત ઉપવાસ કરીને નમસ્તે માધવાયા મંત્રથી અગ્નિમાં ઘીની 108 આહુતિ આપવી. તે દિવસે ભગવાન માધવને શેર દૂધથી સ્નાન કરાવવું, પછી એકાગ્ર ચિત્તે ગંધ પુષ્પ અને અક્ષત વગેરેથી ત્રણેય સમય પૂજન કરતા રહીને રાત્રિ જાગરણ કરવું. ત્યાર પછી પ્રાતઃકાળના કર્મ સમાપ્ત કરીને પુનઃ શ્રી માધવની અર્ચના કરવી. અંતમાં સર્વ પાપોથી છુટકારો મેળવવા માટે વસ્ત્ર અને દક્ષિણા સહિત તલનું આ મંત્રથી બ્રાહ્મણને દાન આપવું. માધવ સર્વભૂતાત્મા સર્વકર્મ ફલપ્રદ તિલદાને મહતા સર્વાન કામાન પ્રયચ્છતુ. નારદ પુરાણ પૂર્વ ભાગ 1 અધ્યાય 17 શ્લોક સંખ્યા 35. અર્થાત સર્વ સંપૂર્ણ કર્મનું ફળ આપનારા તથા પ્રાણી માત્રના આત્મા ભગવાન લક્ષ્મીપતિ તલના મહાદાનથી પ્રસન્ન થઈને મારી સર્વ કામનાઓ પૂર્ણ કરે. આ મંત્રથી બ્રાહ્મણને ભક્તિપૂર્વક તલદાન આપીને ભગવાન માધવનું સ્મરણ કરતા રહીને યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવું. હે મુને, જે આ પ્રમાણે ભક્તિભાવથી તલદાન યુક્ત વ્રત કરે છે તે 100 વાજપેયી યજ્ઞના સંપૂર્ણ ફળને પ્રાપ્ત કરે છે. ફાલ્ગુન શુક્લ પક્ષમાં દ્વાદશી ઉપવાસ કરીને વ્રત કરનાર ગોવિંદાય નમસ્તુભ્યમાં મંત્રથી ભગવાનનું પૂજન કરે અને ઘૃત મિશ્રિત તલની 108 આહુતિ આપીને 1 શેર દૂધથી પવિત્રતાપૂર્વક ભગવાન ગોવિંદને સ્નાન કરાવવું. પૂર્વવત રાત્રે જાગરણ અને ત્રણેય સમય પૂજા કરવી, પછી પ્રાતઃકાળ શૌચ સ્નાન આદિ ક્રિયા પૂરી કરીને પુનઃ ભગવાન ગોવિંદની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી વસ્ત્રાદિ દક્ષિણા સહિત 4 શેર ધાન એટલે કે ડાંગર બ્રાહ્મણને આપવી અને નીચેના મંત્રનો પાઠ કરવો. નમો ગોવિંદ સર્વેશ ગોપિકા જનવલ્લભ અનેન ધ્યા ધાન્ય દાનેન પ્રીતો ભવ જગદગુરુ. શ્લોક સંખ્યા 41-42 અધ્યાય 17 નારદ પુરાણ પૂર્વ ભાગ 1 શ્લોક સંખ્યા 41-42. હે ગોવિંદ, હે સર્વેશ્વર, હે ગોપાંગનાઓના પ્રાણવલ્લભ, હે જગદગુરુ, આ ધાન્યના દાનથી તમે મારા પર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે સારી રીતે વ્રતનું પાલન કરીને મનુષ્ય સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે અને મહાન યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત કરી લે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરીને પહેલાં જણાવ્યા પ્રમાણે નમો અસ્તુ વિષ્ણવે તુભ્યમ આ મંત્રથી ભગવાનની પૂજા કરવી. પૂર્વત 1 શેર દૂધથી ભગવાન વિષ્ણુને સ્નાન કરાવવું. હે વિપ્રવર, જો શક્તિ હોય તો તે જ પ્રમાણે શેરભર ઘીથી પણ આદરપૂર્વક ભગવાનને નવડાવવા તથા રાત્રે પણ ઉપર જણાવ્યા પ્રમાણે જાગરણ અને પૂજન કરવું. ત્યાર પછી સવારે પ્રાતઃકાળના આવશ્યક કાર્ય પૂરા કરીને મધ ઘી અને તલ મિશ્રિત હવન સામગ્રીની 108 આહુતિ આપવી. ત્યાર પછી બ્રાહ્મણને દક્ષિણા સહિત 4 શેર ચોખાનું દાન આપવું. મંત્ર આ પ્રમાણે છે. પ્રાણરૂપી મહાવિષ્ણુ પ્રાણદહ સર્વવલ્લભ તંડુલાડ કદાનેન પ્રિયતા મે જનાર્દન. 17મા અધ્યાયનો 47-48 શ્લોક સંખ્યા. ભગવાન મહાવિષ્ણુ પ્રાણ સ્વરૂપ છે, તેઓ જ સર્વના પ્રિયતમ અને પ્રાણદાતા છે. આ 4 શેર ચોખાના દાનથી તે ભગવાન જનાર્દન મારા પર પ્રસન્ન થાવ. આ પ્રમાણે ભક્તિભાવથી વ્રતનું પાલન કરીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને અત્યગ્નિષ્ટોમ યજ્ઞના 8 ગણા ફળને પ્રાપ્ત કરે છે. વૈશાખ શુક્લ દ્વાદશી ઉપવાસ કરીને ભક્તિપૂર્વક દેવેશ્વર મધુસૂદનને 1 લોટા દૂધથી સ્નાન કરાવવું તથા રાતમાં 3 વાર પૂજન કરતા રહીને જાગરણ કરવું. મધુસૂદનની વિધિપૂર્વક પૂજા કરીને નમસ્તે મધુહંત્રે આ મંત્રથી ઘીની 108 આહુતિનો હોમ કરવો. આમ કરવાથી પાપ રહિત થઈને મનુષ્ય 8 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષના દ્વાદશી તિથિએ ઉપવાસ કરીને 4 શેર દૂધથી ભગવાન ત્રિવિક્રમે સ્નાન કરાવતું અને નમસ્ ત્રિવિક્રમાય આ મંત્રથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરવી. ખીરની 108 આહુતિ આપીને હોમ કરો. પછી રાત્રે જાગરણ કરીને ભગવાનની પૂજા કરવી, પછી પ્રાતઃ કૃત્ય કરીને પૂજન, પછી બ્રાહ્મણને દક્ષિણા સહિત 20 માલપુઆનું દાન આપવું. દાનનો મંત્ર આ પ્રમાણે છે. દેવ દેવ જગન્નાથ પ્રસિદ્ધ પરમેશ્વર ઉપાયનમ ચ સંગૃહ્ય મમાભીષ્ટ પ્રદો ભવ. 17મા અધ્યાયના 55-56 શ્લોક સંખ્યા. દેવ દેવ જગન્નાથ, હે પરમેશ્વર, તમે મારા પર પ્રસન્ન થાઓ અને આ ભેટ ગ્રહણ કરીને મારા અભિષ્ટની સિદ્ધિ કરો. ત્યાર પછી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પછી સ્વયં પણ મૌન રહીને ભોજન કરવું. હે બ્રહ્મન, આ પ્રમાણે ભગવાન ત્રિવિક્રમનું જે વ્રત કરે છે તે નિષ્પાપ થઈને 8 યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. અષાઢ શુક્લ દ્વાદશી ઉપવાસ વ્રત કરનાર જીતેન્દ્રિય પુરુષ પૂર્વવત 4 શેર દૂધથી વામનજીને સ્નાન કરાવે. નમસ્તે વામનાય આ મંત્રથી દુર્વા અને ઘીની 108 આહુતિ આપીને રાત્રે જાગરણ અને વામનજીનું પૂજન કરવું. દક્ષિણા સહિત દહીં, અન્ન અને નાળિયેરનું ફળ વામનજીની પૂજા કરાવનાર બ્રાહ્મણને ભક્તિપૂર્વક અર્પણ કરવું. મંત્ર આ પ્રમાણે છે. વામનો બુદ્ધિદો હોતા દ્રવ્યસ્થો વામનઃ સદા, વામનસ્તાર કો અસ્માશ્ચ વામનાય નમો નમઃ. નારદ પુરાણ પૂર્વ ભાગ અધ્યાય 17 શ્લોક સંખ્યા 160. અર્થાત વામન બુદ્ધિદાતા છે, તેઓ જ હોતા છે અને દ્રવ્યમાં પણ સદા વામનજી સ્થિત રહે છે. વામનજી જ આ સંસાર સાગરથી તારનારા છે. વામનજીને વારંવાર નમસ્કાર છે. આ મંત્રથી દહીં અન્નનું દાન કરીને યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવે. આમ કરનારને 100 અગ્નિષ્ટોમ યજ્ઞોનું ફળ મળે છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરનાર વ્રતી મધુ મિશ્રિત દૂધથી ભગવાન શ્રીધરને સ્નાન કરાવે અને નમો અસ્તુ શ્રીધરાય આ મંત્રથી ગંધ, પુષ્પ, ધૂપ, દીપ વગેરે પદાર્થો દ્વારા ક્રમશઃ પૂજન કરવું. હે મુને, ત્યાર પછી દહીં મિલાવેલા ઘીથી 108 આહુતિ આપી પછી રાત્રે જાગરણ કરીને પૂજા કરે અને બ્રાહ્મણને પરમ ઉત્તમ 4 શેર દૂધનું દાન કરવું. હે વિપ્રવર, સાથે સાથે સંપૂર્ણ કામનાઓની સિદ્ધિને માટે વસ્ત્ર અને દક્ષિણા સહિત સોનાના 2 કુંડળ નીચેના મંત્રથી અર્પણ કરવા. ક્ષીરાબ્ધિ સાયન દેવેશ રમાકાંત જગતપતે શિરદાનેન સુપ્રિતો ભવ સર્વ સુખપ્રદ. નારદ પુરાણ પૂર્વ ભાગ એક અધ્યાય 17 શ્લોક સંખ્યા 67. અર્થાત ક્ષીરસાગરમાં શયન કરનારા દેવેશ્વર, હે લક્ષ્મીકાંત, હે જગતપતે, આ દૂધદાનથી તમે અત્યંત પ્રસન્ન થઈને સંપૂર્ણ સુખોનું દાન કરો. બ્રાહ્મણ ભોજન સુખ આપનારું છે, તેથી વ્રતી પુરુષ યથાશક્તિ ભોજન કરાવે. આમ કરવાથી 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ભાદ્રપદ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરીને 1 લોટા દૂધથી જગદગુરુ ભગવાન ઋષિકેશને સ્નાન કરાવવું. ઋષિકેશ નમસ્તુભ્યમ આ મંત્રથી મનુષ્ય ભગવાનનું પૂજન કરે. પછી મધ મિશ્રિત ચરુથી 108 આહુતિ આપે. પછી પૂર્વવત જાગરણ વગેરે કાર્ય સંપન્ન કરીને આત્મજ્ઞાની બ્રાહ્મણને 6 શેર ઘઉં અને યથાશક્તિ સોનાની દક્ષિણા આપે. મંત્ર આ પ્રમાણે છે. ઋષિકેશ નમસ્તુભ્યમ સર્વલોકે કહે તવે મહ્યમ સર્વસુખમ દેહી ગોધુમસ્ય પ્રદાનત. નારદ પુરાણ પૂર્વ ભાગ 1 અધ્યાય 17 શ્લોક સંખ્યા 72. અર્થાત ઇન્દ્રિયોના સ્વામી ભગવાન ઋષિકેશ, તમે સંપૂર્ણ લોકોના એકમાત્ર કારણ છો, તમને નમસ્કાર છે. આ ગોધૂમ એટલે કે ઘઉંના દાનથી પ્રસન્ન થઈને તમે મને બધી રીતે સુખ આપો. ત્યાર પછી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતે પણ મૌન રહીને ભોજન કરવું. આ પ્રમાણે કરનાર પુરુષ બધા પાપોથી મુક્ત થઈને મહાન યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. આશ્વિન માસની શુક્લ દ્વાદશીએ ઉપવાસ કરીને પવિત્ર થઈને ભક્તિપૂર્વક ભગવાન પદ્મનાભને દૂધથી સ્નાન કરાવવું. પછી નમસ્તે પદ્મનાભાય આ મંત્રથી યથાશક્તિ તલ, ચોખા, જવ અને ઘી દ્વારા હોમ અને વિધિપૂર્વક પૂજા કરવી. રાત્રે જાગરણનું કાર્ય સંપન્ન કરીને પુનઃ પૂજન કરવું અને બ્રાહ્મણને દક્ષિણા સહિત 5 શેર મધનું દાન કરવું. મંત્ર આ પ્રમાણે છે. પદ્મનાભ નમસ્તુભ્યમ સર્વલોક પિતામહ મધુદાનેન સુપ્રિતો ભવ સર્વ સુખપ્રદ. નારદ પુરાણ પૂર્વ ભાગ 1 અધ્યાય 17 શ્લોક સંખ્યા 77. અર્થાત સંપૂર્ણ લોકોના પિતામહ પદ્મનાભ તમને નમસ્કાર છે. આ મધના દાનથી અત્યંત પ્રસન્ન થઈને તમે મને સંપૂર્ણ સુખ આપો. જે ઉત્તમ બુદ્ધિનો પુરુષ આ પ્રમાણે ભક્તિભાવથી પદ્મના વ્રતનું પાલન કરે છે તેને 1000 મહાન યજ્ઞોનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. કાર્તિકા શુક્લ દ્વાદશી ઉપવાસ કરીને જીતેન્દ્રિય પુરુષ 4 શેર દૂધ દહીં અથવા તેટલા જ ઘીથી ભક્તિપૂર્વક ભગવાન દામોદરને સ્નાન કરાવે. સ્નાન કરાવવાનો મંત્ર છે ઓમ નમો દામોદરાય. તે મંત્રથી જ મધ અને ઘી અને તલને મેળવીને 108 આહુતિ આપવી. પછી સંયમ નિયમપૂર્વક ત્રણેય સમયે શ્રીહરિની પૂજામાં તત્પર થઈને રાત્રે જાગરણ કરવું અને પ્રાતઃકાળ આવશ્યક કાર્યથી નિવૃત્ત થઈને મનોરમ કમળના ફૂલો દ્વારા ભગવાનની પૂજા કરવી. તે પછી ઘી મિશ્રિત તલ દ્વારા ફરી 108 આહુતિ આપવી અને 5 પ્રકારના ભક્ષ્ય પદાર્થોથી યુક્ત અન્ન બ્રાહ્મણને ભક્તિપૂર્વક આપવું. મંત્ર આ પ્રમાણે છે. દામોદર જગન્નાથ સર્વ કારણ કારણ ત્રાહી મામ કૃપયા દેવ શરણાગત પાલક. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 1 અધ્યાય 17 શ્લોક સંખ્યા 83. અર્થાત હે દામોદર, હે જગન્નાથ, તમે સમસ્ત કારણોના પણ કારણ છો. શરણાગતોની રક્ષા કરનારા હે દેવ, કૃપયા મારી રક્ષા કરો. આ પ્રમાણે પરિવારવાળા ક્ષત્રિય બ્રાહ્મણને દાન અને યથાશક્તિ દક્ષિણા આપીને બ્રાહ્મણને પણ ભોજન કરાવવું. આ પ્રમાણે પરિવારવાળા ક્ષત્રિય બ્રાહ્મણને દાન અને યથાશક્તિ દક્ષિણા આપીને બ્રાહ્મણોને પણ ભોજન કરાવવું. આ પ્રકારે વ્રતનું વિધિપૂર્વક પાલન કરીને પોતે પોતાના પરિવાર સાથે ભોજન કરે. આથી તે 2000 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. હે મુનિશ્રેષ્ઠ, આ પ્રમાણે વ્રતનું પાલન કરનાર જે પુરુષ પરમ ઉત્તમ દ્વાદશી વ્રતનું 1 વર્ષ સુધી ઉપરોક્ત વિધિથી અનુષ્ઠાન કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. જે 1 માસ યા 2 માસ ભક્તિપૂર્વક ઉક્ત વ્રતનું પાલન કરે છે તે મહિનાના બતાવેલા ફળને પ્રાપ્ત કરે છે અને હરિના પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. હે મુનીશ્વર, વ્રત કરનાર પુરુષે તે 1 વર્ષ પૂરું કરીને તેણે માર્ગ 6 માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ. પછી શ્વેત વસ્ત્ર તથા શ્વેત પુષ્પોની માળા ધારણ કરે, શ્વેત ચંદનનો લેપ કરે, ઘરના આંગણામાં ચારે બાજુ એક દિવ્ય અને પરમ સુંદર મંડપ બનાવે, તેમાં ઘટને અને ચામર યથાસ્થાન લગાવી દે. નાની નાની ઘંટડીઓના ધ્વનિથી તે મંડપને સુશોભિત કરે, ફૂલોની માળાથી તેને સજાવે, ઉપર ચંદરવો બાંધી દે અને ધજા પતાકાથી પણ તે મંડપને વિભૂષિત કરે. તે મંડપ શ્વેત વસ્ત્રથી આચ્છાદિત તથા દીપમાળાઓથી સુશોભિત હોવો જોઈએ. તેના મધ્યભાગમાં સર્વતોભદ્ર મંડપ બનાવીને તેને વિવિધ રંગોથી સારી રીતે અલંકૃત કરે. સર્વતોભદ્રની ઉપર જળથી ભરેલા 12 ઘડા મૂકે. સારી રીતે શુદ્ધ કરેલા 1 જ શ્વેત વસ્ત્રથી તે બધા કળશોને ઢાંકી દે. તે બધા કળશ પંચરત્નથી યુક્ત હોવા જોઈએ. હે બ્રહ્મન, વ્રતી પુરુષ પોતાની શક્તિ અનુસાર સોનું ચાંદી અથવા તાંબાની ભગવાન લક્ષ્મીનારાયણની પ્રતિમા બનાવે અને તેને મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને તે મૂર્તિઓને કળશની ઉપર સ્થાપિત કરે. હે દ્વિજશ્રેષ્ઠ, જે પ્રતિમા ન બનાવી શકે તે પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણ અથવા તેનું મૂલ્ય ત્યાં ચડાવી દે. બુદ્ધિમાન પુરુષ બધા વ્રતોમાં ઉદાર રહે, ધનની કંજૂસી ના કરે. જો તે કૃપણતા કરે તો તેની આયુ અને ધન સંપત્તિનો ક્ષય થાય છે. પ્રથમ શેષનાગની સૈયા પર શયન કરનારા રોગ શોકથી રહિત ભગવાન લક્ષ્મીનારાયણનું ધ્યાન કરીને તેમને ભક્તિપૂર્વક પંચામૃતથી સ્નાન કરાવે. પછી કેશવ વગેરે નામોથી તેમના માટે જુદા જુદા ઉપચારો ચડાવે. રાત્રે પુરાણ કથા શ્રવણ વગેરે દ્વારા જાગરણ કરવું. નિંદ્રાને જીતીને ઉપવાસપૂર્વક જીતેન્દ્ર રહીને પોતાના વૈભવ પ્રમાણે રાતના પ્રથમ બીજા અને ત્રીજા પહોરના અંતમાં 3 વાર ભગવાનની પૂજા કરે. ત્યાર પછી પ્રાતઃકાળ ઉઠીને શૌચ સ્નાન વગેરે આવશ્યક કૃત્ય પૂરા કરી બ્રાહ્મણો દ્વારા વ્યાહતી મંત્રથી તલની 1000 આહુતિઓ અપાવે. ત્યાર પછી ક્રમશઃ ગંધ પુષ્પ વગેરે ઉપચારોની પુનઃ ભગવાનની પૂજા કરે તથા ભગવાનના સમક્ષ પુરાણની કથા પણ સાંભળે. પછી 12 બ્રાહ્મણો હોય તે દરેકને 10-10 માલપુઆ ઘી દહીં સહિત અન્ન તથા ખીરનું દાન કરે, તેની સાથે દક્ષિણા પણ આપે. દાનનો મંત્ર આ પ્રમાણે છે. દેવ દેવ જગન્નાથ ભક્તા અનુગ્રહ વિગ્રહ ગૃહાણો પાયનમ કૃષ્ણ સર્વાભિષ્ટ પ્રદો ભવ. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 1 અધ્યાય 17 શ્લોક સંખ્યા 103. અર્થાત ભક્તો પર કૃપા કરીને અવતાર શરીર ધારણ કરનારા દેવદેવ જગદીશ્વર શ્રી કૃષ્ણ, તમે આ ભેટ ગ્રહણ કરો અને મને સંપૂર્ણ અભિષ્ટ વસ્તુ આપો. આ મંત્રથી ભગવાનને ભેટ અર્પણ કરીને બંને ઘૂંટણો પૃથ્વી પર ટેકવીને વ્રતી પુરુષ વિનયથી નતમસ્તક થઈ હાથ જોડીને આ પ્રમાણે પ્રાર્થના કરે. નમો નમસ્તે સુરરાજ રાજ, નમો અસ્તુ તે દેવ જગન્નિવાસ, કુરુષ્વ સંપૂર્ણ ફલમ મમાદ્ય, નમો અસ્તુ તુભ્યમ પુરુષોત્તમાય. નારદ પુરાણ પૂર્વ ભાગ, ભાગ એક, અધ્યાય 17, શ્લોક સંખ્યા 105. અર્થાત, હે દેવતાઓના રાજાધિરાજ, તમને નમસ્કાર છે, નમસ્કાર છે. સંપૂર્ણ જગતના નિવાસસ્થાન નારાયણ દેવ, તમને નમસ્કાર છે. આજે મારા વ્રતને પૂર્ણપણે સફળ બનાવો, તમને પુરુષોત્તમને નમસ્કાર છે. આ પ્રમાણે બ્રાહ્મણો તથા ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરવી. ત્યાર પછી મહાલક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુને નીચેના મંત્રથી અર્ધ્ય આપો. લક્ષ્મીપતે નમસ્તુભ્યમ શિરાર્ણવણ નિવાસિને, અર્ધ્યમ ગૃહાણ દેવેશ લક્ષ્મ્યા ચ સહિત પ્રભો, યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ, ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. નારદ પુરાણ ભાગ પૂર્વ ભાગ, ભાગ એક, અધ્યાય 17, શ્લોક સંખ્યા 107-108. અર્થાત, હે લક્ષ્મીપતિ, ક્ષીરસાગરમાં નિવાસ કરનારા તમને નમસ્કાર છે, નમસ્કાર છે. દેવેશ્વર, હે પ્રભો, તમે લક્ષ્મીજીની સાથે આ અર્ધ સ્વીકાર કરો. જેમનું સ્મરણ તથા નામોચ્ચારણ કરવાથી તપ તથા યજ્ઞ કર્મ વગેરેમાં જે ત્રુટિ રહી ગઈ હોય તેની પૂર્તિ થઈ જાય છે. જે ભગવાન અચ્યુતને હું શીઘ્ર મસ્તક ઝુકાવું છું. આ પ્રમાણે દેવેશ્વર ભગવાન વિષ્ણુથી તે બધું જ નિવેદન કરીને સંયમશીલ વ્રતી પુરુષ દક્ષિણા સહિત પ્રતિમા આચાર્યને સમર્પિત કરે. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવે, એને યથાશક્તિ દક્ષિણા આપે, પછી પોતે પણ બંધુજનોની સાથે મૌન રહીને ભોજન કરે. પછી સાયંકાળ સુધી વિદ્વાનોની સાથે બેસીને ભગવાન વિષ્ણુની કથા સાંભળે. હે નારદજી, જે મનુષ્ય આ પ્રમાણે દ્વાદશી વ્રત કરે છે તે આલોક અને પરલોકમાં સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે તથા બધા પાપોથી મુક્ત થઈને પોતાની 21 પેઢીઓ સાથે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે, જ્યાં જઈને કોઈ પણ શોકનો અનુભવ કરતો નથી. હે બ્રહ્મન, જે આ ઉત્તમ દ્વાદશી વ્રતને વાંચે કે સાંભળે છે તે મનુષ્ય વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. અધ્યાય 16 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.